मुकुंद मेरे तो तुम जीवन बाल मुकुंद बिन देखे मोए कल न परत रे बिन देखे मोए कल न परत रे जयो चकोरे तुम न चंदा मेरे तो तुम जीवन बाल मुकुंदा मेरे तो तुम जीवन बाल मुकुंदा करन रो नेनु के आगे करन रो नेनु के आगर नटवर नंद के नंदा नटवर नंद के नंदा मेरे तो तुम जीवन बाल मुकुंदा करुणा रग मोहे विलो दृगन करिमो हे विलोको मेटन भव दुख फंदा मेटन भव दुख फंदा मेरे तो तुम जीवन बाल मुकुंदा जीवन बाल मुकुंदा मुक्तानंद कहने हानी भावन मुक्तानंद कहने हानी भाव पिया प्रीतम सुख कंदा पिया प्रीतम सुख कंदा जीरे जीवन बा अल मुकुंदा मेरे जीवन बा अल मुकुंदा बिन देखे मोए कल न परत हे बिन देखे मोए कल न परत हे जयो चकोरे बिनु चंदा मेरे तो तुम जीवन बाल मुकुंदा जीवन बाल मुकुंदा जीवन बाल मुकुंदा ए राज मारे रे मंदिर ये तमे रहो रहो राज मारे रे मंदिर तमे रहो रहो राज मारे रे मंदिर ये रहो रहो राज मारे रे मंदिर ये रहो रहो दर्श परश तेरे दान करीने दर्श परश तेरे दान करीने दूर मते पोता जाओ जाओ रे राज मारे रे मंदिर ये तमे रहो रहो मोहन मारे रे मंदिर ये मेरा हो रहो जीवन मारे रे मंदिर ये तमे रहो रहो कान कुवर अति तकरीने कान कुवर अति तकरीने गुणियल बायलड़ी तमे ग्रहो ग्रहो गुणियल बायलड़ी तमे ग्रहो ग्रहो रे राज मारे रे दिरिये तमे रहो रहो मोहन मारे रे मंदिरिये तमे रहो रहो जीवन मारे रे दिरिये तमे रहो रहो जगन જીવન પોતાના જાણી જગના જીવન અમને પોતાના જાણી કહેવું તે કહો કહો કહેવું હોય તે કહો કહો રે રાજ મારે રે મંદિરે તમે રહો રહો જી મારે રે મંદિરે તમે રહો રહો મોહન મારે રે મંદિરે મે રહો રહો જીવન મારે રે મંદિરે તમે રહો રહો બ્રહ્માનંદ નાનાથ રંગીલા બ્રહ્માનંદ નાનાથ રંગીલા અવગુણ અમારા અવગુણ અમારા સૌ સૌ રે રાજ મારે રે મંદિરે તમે રહો રહો જીવન મારે રે મંદિરે તમે રહો રહો મોહન મારે રે મંદિરે તમે રહો રહો જીવન મારે રે મંદિરે તમે રહો રહો સહજાનંદ સ્વામી મહારાજ રસિક રાગીણી પેજ નંબર 5 મારા પુણ્ય ઉદય થયા પાછલા રે પ્રગટ મળ્યા મહારાજ રે સુંદર રે સુંદર વર મારા શ્રી હરિ રે દર્શન દુર્લભ દેવને રે જના રે જેના દર્શન દુર્લભ દેવને રે જના રે મોટા મુનિવર ધાર નિત્ય ધ્યાન રે ધ્યાન રે સુંદર વાર મારા શ્રી હરિ રે મારા પુણ્ય ઉદય થયા પાછલા રે મારા પુણ્ય ઉદય થયા પાછલા રે મને મળ્યા પ્રગટ મહારાજ રે સુંદર વાર મારા શ્રી હરિ રે રા સુંદર વર મારા શ્રી હરિ રે જેના શિવ બ્રહ્મા પૂજે પાવલા રે જેના શિવ બ્રહ્મા પૂજે પાવલા રે જેના શિવ બ્રહ્મા પૂજે પાવલા રે જેના શિવ બ્રહ્મા પૂજે પાવલા રે શેષ શારદ નિગમ ગુણ ગાય રે સુંદર વર મારા શ્રી હરિ રે દેવા સુંદર વર મારા શ્રી હરિ રે એવા અખિલ ભુવનના अधिपति रे देवा अखिल भुवन नाय अधिपति रे एवा अखिल भुवन ना अधिपति रे देवा अखिल भुवन नाय अधिपति रे पुरुषोत्तम पुराण राय रे सुंदर वर मारा श्री हरि रे देवा सुंदर वर मारा श्री हरि रे मारा काल करम पेरे पोते रे माया काल करम ना पेरे पोते रे काल माया करम पेरे पोते रे माया काल करम ना प्रेरक पोते रे अक्षर अक्षर ना आत्म राम रे सुंदर वर मारा श्री हरि रे देवा सुंदर वर मारा श्री हरि रे कृपा करिने भूतल पधारिया रे कृपा करिने भूतल मा पधारिया रे कृपा करिने भूतल मा पधारिया रे कृपा करिने भूतल मा पधारिया रे करवा पतित ना पूर्ण काम रे सुंदर वर मारा श्री हरि रे देवा सुंदर वर मारा श्री हरि रे मारा पुन उदय थया पाछला रे मारा पुन उदय थया पाछला रे मने प्रगट माया महाराज रे सुंदर वर मारा श्री हरि रे देवा सुंदर वर मारा श्री हरि रे आयवा प्रकट प्रताप देखाड़वा रे आयवा प्रकट प्रताप देखाड़वा रे आयवा प्रकट प्रताप देखाड़वा रे आयवा प्रकट प्रताप देखाड़वा रे इने उतारो भूमि लंबार रे सुंदर वर मारा श्री हरि रे उतारो भूमि नो देवो भार रे सुंदर वर मारा श्री हरि रे रुड़ो धर्म धरा पर स्थापवारे रुड़ो धर्म धरा पर स्थापवारे रुड़ो धर्म धरा पर स्थापवारे रुड़ो धर्म धरा पर स्थापवारे देवा प्रेमानंद ने तुग पार रे सुंदर वर मारा श्री हरि रे देवा प्रेमानंद ने सुग पार रे सुंदर वर मारा श्री हरि रे देवा प्रेमानंद सुग पार रे सुंदर वर हरि श्री हरि रे देवा प्रेमानंद ने सुग पार रे सुंदर वर मारा श्री हरि रे सुंदर वर मारा श्री हरि हरे कृष्ण महाराज विशाल भाई लाइट चेंज करवी तो कलर चेंज कर नाखो हनुमान जी गणपति नहीं थी जासे त्या थी ने बोलो कीर्तन थोड़ा ઓરાયા વો મારા લે રખડા લેરી ઓરાયા વો મારા લે રખડા લેરી ઓરાયા વો મારા લે રખડા લેરી લહેરી નંગ જડીએ લબાજુ બે રખડા નંગ જડીએ લબાજુ બે રખડા નંગ જડીએ લબાજુ બે રખડા નંગ જડીએ લબાજુ બે રખડા કર પહોંચી હે મકડા ફેરી ઓરાયા વો મારા લે રખડા લેરી કર પહોંચી હે મકડા ફેરી ઓરાયા વો મારા લે રખડા લેરી તમે રસિયા રંગડા ના ભરિયા તમે રસિયા રંગડા ના ભરિયા તમે રસિયા રંગડા ના ભરિયા તમે રસિયા રંગડા ના ભરિયા મુખ મોર લડી વાતા ઘેરી ઓરાયા વો મારા લે રખડા લેરી બ્રહ્માનંદ ના છેલા છોગાળા બ્રહ્માનંદ ના છેલા છોગાળા બ્રહ્માનંદ ના છેલા છોગાળા બ્રહ્માનંદ ના છેલા છોગાળા સજાનંદ સ્વામી મહારાજની જય. હે વાલો લાગે મને મોહન મુખ તારો વાલો લાગે મને મોહન મુખ તારો છે જો પૂરણ ચંદ્ર થકે સારો વાલો લાગે મને મોહન મુખ તારો છે જો પૂરણ ચંદ્ર થકે સારો વાલો લાગે મને મોહન મુખ તારો તારા મુખડાની મીઠી લાવન તારા મુખડાની મીઠી લાવન જોઈ કોટે કોટે કાંદર પવારો વાલો લાગે કોટે કાંદર પવારો વાલો કે જે મુજને બ્રહ્માનંદ કહે વશ કે ધે મુજને છે જો કોડે લો કામણ કારો વાલો લાગે મને મોહન મુખ તારો છે જો કોડે લો કામણ કારો વાલો લાગે મને મોહન મુખ તારો વાલો લાગે મને મોહન મુખ તારો વાલો લાગે મને મોહન મુખ તારો સ્વામિનારાયણ ભગવાન જય ભક્તિ ઓ પર ભયાશાનો રે સંતો ભક્તિ ઓ પર ભયાશાનો તે તો મન કર્મ વચને માનો રે સંતો ભક્તિ ઓ પર ભયાશાનો જપ તપતિ રથ જોગ જગન દાન પુણ્ય સમાજ શોભાનો પામી પુણ્ય ખૂટે પડે પાછા તેમાં કોણ મોટો કોણ નાનો રે સંતો ભક્તિ ઓ પર ભયાશાનો ભક્તિ ઓ પર ભયાશાનો રે સંતો ભક્તિ ઓ પર ભયાશાનો ધ્યાન ધારણા સમાધિ કરાવે કૂપ અનુપ કાચનો ટકે નહીં કે દીટો કરવાગે તોષિયો ભરોસો બીજાનો રે સંતો ભક્તિ ઓ પર ભયાશાનો ભક્તિ ઓ પર ભયાશાનો રે સંતો ભક્તિ ઓ પર ભયાશાનો જ્ઞાની ધ્યાની ને લાય ગાધકા ધડ પર જાણો નથી ફજે તો એ છાનો નિર્ભય પ્રપતિ નારહી કેની જોઈ લીધો દાખડો જાજાનો રે સંતો ભક્તિ ઓ પર ભયાશાનો ભક્તિ ઉપર ભયશાનો રે સંતો, ભક્તિ ઉપર ભયશાનો સર્વે પર વિઘના સભર ભર, નિર્ભય ભક્તિ ખજાનો નિષ્કુળાનંદ કે નટાળે ટાળતા, ટળે તો યકડશ સોનાનો રે સંતો, ભક્તિ ઉપર ભયશાનો, ભક્તિ ઉપર ભયશાનો રે સંતો, ભક્તિ ઉપર ભયશાનો, તે તો મન કર્મ વચને માનો રે સંતો, ભક્તિ ઉપર ભયશાનો, જુઓ માનામાં વિચારી રે સંતો, જુઓ માનામાં વિચારી, સાચી ભક્તિ સદા સુખકારી રે સંતો, જુઓ માનામાં વિચારી, વાણ પૂછે વળી ચાલે છે વાટે, જે વાટે નહી અન્નવારી, નહી પહોંચાય નહી વળાય પાછું, થાશે ખરી જો ખુવારી રે સંતો, જુઓ માનામાં વિચારી, જુઓ માનામાં વિચારી રે સંતો, જુઓ માનામાં વિચારી, માટે ભક્તિ ભવ ભયા રાણી, કરવી તે શિષને સાટ, તે હવિના તન મને તપાસુ, વાતન બેઠી ઘાટ રે સંતો, જુઓ માનામાં વિચારી, જુઓ માનામાં વિચારી રે સંતો, જુઓ માનામાં વિચારી, ભક્તિ વિના ભવ પાર ન આવે, સમજો એ વાત છે સારી, નિષ્કુળાનંદ કે નિર્ભય થવા, ભક્તિ નિધિ અતિ ભારી રે સંતો, જુઓ માનામાં વિચારી, જુઓ માનામાં વિચારી રે સંતો, જુઓ માનામાં વિચારી. સહજાનંદ સ્વામી મહારાજની જય. 78 કીર્તનાવલી. તારી નવલ છબી નંદલાલ રે પ્રીતમ પ્યારા રે, તારી નવલ છબી નંદલાલ રે પ્રીતમ પ્યારા રે, તો નિરકીને દીછો નિહાલ રે જીવન મારા રે, હું તો નિરખીને થઈ છો નિહાલ રે જીવન મારા રે, કે બોલો મનોહર વેણ રે અતિ સુખકારી રે, મુખે બોલો મનોહર વેણ રે અતિ સુખકારી રે, મારી લગની લાગી છે દિન રેણ રે કુંજ વિહારી રે, મારી લગની લાગી છે દિન રેણ રે કુંજ વિહારી રે, સોને રે શેર પાઘરે કાનુ મમોતી રે, શોભે સોને રે શિર પાઘરે કાનુ મમોતી રે, મારા રસિયા માણી ગર માવરે રહુ નિત્ય જ્યોતિ રે, મારા રસિયા માણી ગર માવરે રહુ નિત્ય જ્યોતિ રે, મારા હૈડા માનાથ હમેશરે દર્શન દેજો રે, મારા હૈડા માનાથ હમેશરે દર્શન દેજો રે, મારા હૈડા માનાથ હમેશરે દર્શન દેજો રે, મારા હૈડા માનાથ હમેશરે દર્શન દેજો રે, બ્રહ્મા મુની કૈનટ વરવેશરે આખલડી મારે જો રે, હે બ્રહ્મા મુની કહે નટ વરવેશરે આખલડી મારે જો રે, તારી નવલ છબી નંદલાલ રે પ્રીતમ પ્યારા રે, તારી નવલ છબી નંદલાલ રે પ્રીતમ પ્યારા રે, તો નિરખીને તૈછો નિહાલ રે જીવન મારા રે, હું તો નિરખીને થઈછો નિહાલ રે જીવન મારા રે, હરિ કૃષ્ણ મહારાજ ની જય. સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ

સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ સહજાનંદ સ્વામી મહારાજની જય વાણી મંગલ રૂપિણી ચોરિતામ યશ દિવે મંગલ નેત્રે મંગલ દેશ દુર્વિલસિતામ નૃણામ પર મંગલ વક્રમંગલકુશ્ચ પાદચલિતાં યસ્યાખિલાં મંગલં સોયમંગલમૂર્તિરાસુ જગતો નિત્યં ક્રિયાન્મંગલં ઓમ અવતારિણી શ્રી સ્વામી નારાયણાય નમો નમઃ ઓમ અવતારિણી શ્રી હરિ કૃષ્ણાય નમો નમઃ ઓમ શ્રી પૂર્ણ પુરુષોત્તમાય નમો નમઃ સ્વામિનારાયણ હરે સ્વામિનારાયણ હરે વચનામૃત ગરડા મધ્ય પ્રકરણનું 37મું સંવત 1880ના ભાદરવાવદી પડવાને દિવસ સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ શ્રી ગરડા મધ્યે દાદા ખાચરના દરબારમાં આથમણે દ્વાર ઓરડાની ઓસરીએ વિરાજમાન હતા ને સર્વ શ્વેત વસ્ત્ર ધારણ કર્યા હતા ને પોતાના મુખારવિંદની આગળ પરમહંસ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી. પછી શ્રીજી મહારાજે પ્રશ્ન પૂછ્યો છે, ગીતામાં કહ્યું છે જે જ્ઞાની હોય તે પણ પોતાની પ્રકૃતિ સરખું આચરણ કરે અને શાસ્ત્રે કહ્યો એવો જે નિગ્રહ તેનું જોર ચાલે નહીં, માટે સ્વાભાવિક પ્રકૃતિ છે તે શે ઉપાય કરીને ટળે. પછી સર્વે જે મુનિમંડળ તેણે વિચારી જોયું, પણ શ્રીજી મહારાજના પ્રશ્નનો ઉત્તર થાય એમ જણાયું નહીં. પછી શ્રીજી મહારાજ બોલ્યા જે એનો ઉત્તર એમ છે જે એ સ્વભાવ મુકાવવા સારું જે સત્પુરુષ ઉપદેશ કરતા હોય તેના વચનને વિશે અતિશય વિશ્વાસ હોય અને ઉપદેશના કરનારાની ઉપર સાંભળનારાને અતિશય પ્રીતિ હોય અને ઉપદેશનો કરનારો હોય તે ગમે તેટલા દુખવીને કઠણ વચન કહે તો પણ તેને હિતકારી જ માનતો જાય તો સ્વાભાવિક જે પ્રકૃતિ છે તે પણ નાશ થઈ જાય. પણ એ વિના બીજો કોઈ ઉપાય નથી. માટે જેને પોતાની પ્રકૃતિ ટાળવાની ઈચ્છા હોય તેને પરમેશ્વર તથા સત્પુરુષ તે સ્વભાવ ટાળા સારું ગમે તેટલા તિરસ્કાર કરે ને ગમે તેવા કઠણ વચન કહે તો પણ કોઈ રીતે દુખાવવું નહીં ને કહેનારાનો ગુણ જ લેવો. એવી રીતે વર્તે તો કોઈ રીતે ન ટળે એવી પ્રકૃતિ હોય તોય પણ તે ટળી જાય છે. ઇતિ વચનામૃતમ ગરડા મધ્ય પ્રકરણનું 37મું વચનામૃતમ જે તે થયું. સહજાનંદ સ્વામી મહારાજની જય. એકદ અહીંયા બી આવો ને તો આમ હસમુખ અહીંયા બી આવો ને બધા તમે આમ આખી સભા ભરાઈને બેઠી ભલે વાંધો ને બેહો. દાદા તમે કેવા ત્યાં જ બે દો. આ પ્રકૃતિ ટાળાનું વચનામૃત છે. સ્વાભાવિક પ્રકૃતિ ટાળાનું વચનામૃતનું નામ છે. પણ મહારાજે બહુ નાનું વચનામૃત છે પણ આની અંદર સાધનાનો સાર અને શાસ્ત્રનો સાર આ પ્રશ્ન એની અંદર એના જવાબમાં બેમાં આવી ગયો. પ્રકૃતિ પહેલાં તો ઓળખવી, પછી ઓળખીને એને કેમ ટાળવી, ટળે છે તો કેવી રીતે ટળે છે જોવું, અને પહેલાં તો પ્રકૃતિ ઓળખવી કેવી રીતે. પ્રકૃતિ એટલે શું? તમે બધા જ બેઠા છો એટલે તમને લગભગ તો ખબર જ હોય પ્રકૃતિ એટલે શું. હસમુખ ભાઈ પ્રકૃતિ કોને કેવી? કનુભાઈ પ્રકૃતિ એટલે આમ તો સ્વભાવનું સ્વરૂપ છે, સ્વભાવનું પૂર્ણ સ્વરૂપ. આ સ્વભાવ ટેવો આ બધી પ્રકૃતિ વાત છે. પણ પ્રકૃતિ છે ને એનું ફાઇનલ સ્ટેજ એ પ્રકૃતિ કહેવાય. સ્વભાવ છે એ જન્મ મરણ લેવરાવે પણ આ લોકમાં વધારે નડે. પ્રકૃતિ નડે પણ પ્રકૃતિ એકવાર બંધાણી તો એ પ્રકૃતિ જન્મ મરણ લેવરાવે. તો શબ્દ છે કૃતિ. આપણા છોકરાઓને ક્યાં કામમાં સારું પેઇન્ટિંગ કર્યું હોય કે ક્યાં કોમ્પિટિશન ગોઠવી હોય ને એમાં ક્યાંક નવી કલાગરી કરીને લાવ્યા હોય તો આપણે કે આણે બહુ સારી કૃતિ કરી છે. ક્યાંક ફરવા જાય ને ગાર્ડનમાં ક્યાંક નવું ક્યાંક કલાકૃતિ જોઈ ગયા હોય તો કોઈ બહુ સારી કૃતિ કરી છે. એને ક્યાંક કૃતિ હે. અને એ કૃતિ અતિશય સારી અને એની અંદર આપણી કૃતિ શું? કર્મ. આપણે જે કર્મ કરીએ છીએ માનસિક રીતે કે પછી દૈહિક રીતે કે ગમે રીતે કર્મ કરીએ અને એ કર્મ એકદમ આમ ધીરે ધીરે ધીરે ધીરે ઘાટો થઈ જાય, એટલે પ્રકર્ષણ કૃતિ એટલે અતિશય ઘાટી કૃતિ એટલે સ્વભાવ બની જાય. અને પછી વારંવાર આપણને યાદ આવે અને એ છે એ માણસને છે દુઃખી કરે. એ સ્વભાવ જે બની ગયો હોય ને તો જેને સ્વભાવ બન્યો હોય એને બહુ આનંદ આવે, પણ બીજાને બધાને બીજાને આનંદ ન આવતો હોય. અને એને સહેજ એમાં સ્વભાવમાં ઘણું છે, પ્રકૃતિ વાસના, વાસના છે વિષય, વિષયની અંદર જે વારંવાર ક્રિયાઓ થાય ને એ બંધાય એને વાસના કહેવાય, અને ક્રિયામાં સામાન્ય બધી ક્રિયાને આદતમાં થાય એ બધી આદતને સ્વભાવ હોય એને એ કહેવાય. પણ સ્વભાવ આદત એ નડતરરૂપ કહી તો નબળી હોય ને તો વધારે નડતરરૂપ છે. આમ તો પ્રકૃતિ છે જોઈએ તો ત્રણ ગુણ, મહારાજે પ્રકૃતિનું એક જગ્યાએ કીધું છે ને કે ત્રિગુણાત્મિકા પ્રકૃતિ, એમ કીધું છે ને શબ્દ એવો આપ્યો ત્રિગુણાત્મિકા એવી પ્રકૃતિ, એવો શબ્દ આવે છે વચનામૃતમાં. એટલે ત્રણ ગુણાત્મક છે પ્રકૃતિ પણ, એટલે સ્વભાવો પણ છે ને ત્રણ ગુણવાળા હોય છે અલગ અલગ. કોઈને સાત્વિક સ્વભાવ હોય, સાત્વિક સ્વભાવ શું સારો સ્વભાવ હોય, હા એ સાત્વિક સ્વભાવ હોય. કોઈનો રાજસી સ્વભાવ હોય, કોઈને તામસી સ્વભાવ હોય, પણ એ જે સ્વભાવો પડી ગયા હોય મહારાજ કે સારો સ્વભાવ હોય ને તોય ફેરવવો, સાત્વિક સ્વભાવ હોય તો એને ચેન્જ કરવો. મહારાજ કે જે શાંત હોય એને ચંચળ થવું, ચંચળ હોય એને શાંત થવું. એટલે આ પ્રશ્નમાં જ આમ તો આમ જોઈએ ને પ્રશ્ન જેવો પૂછ્યો, મહારાજે કીધું જ્ઞાની હોય તે પણ પોતાની પ્રકૃતિ સરખું આચરણ કરે એટલે શું? કનુભાઈ અહીંયા મહારાજને ક્યાંક આમ કેવું હોય તો એને હું આમ કેવી રીતે કીધું છે? મહારાજને તરત સૂઝ્યું, પછી જે પ્રશ્નોનો જવાબ અપાઈ ગયા ને સંતો, તો કોઈથી આવડ્યો નહીં. એટલે સામે કોણ બેઠા હશે? કોણ કોણ સંતો હશે? આ મોટા સંતો જ બેઠા હશે મહારાજની સામે? નિત્યાનંદ સ્વામી જ્ઞાનનું સ્વરૂપ કહેવાય, આખું વ્યાસ સ્વરૂપ કહેવાય. ગોપાળાનંદ સ્વામી જોવો તો બધી રીતે, બ્રહ્માનંદ સ્વામી જોવો તો અમે એને શબ્દો કાંઈ એને શબ્દ હાથ જોડતા હોય. મુક્તાનંદ સ્વામી જોવો, આ બધા મોટા સંતો વિદ્વાન સંતો સામે બેઠા હતા. મહારાજે પ્રશ્ન પૂછ્યો, કોઈ થયો નહીં, એટલે શું સમજવાનું? આપણે તરત દઈ દઈએ ભાઈ પ્રકૃતિ કોને કહેવાય, આગળ પૂછ્યું શું કહી? મહારાજનો કહેવાનું એમ છે કે જ્ઞાની પણ પ્રકૃતિ સરખું આચરણ કરે. મહારાજે કીધું કે આ પ્રશ્ન છે ને એ સમજાય નહીં જલ્દી, આપણને એમ લાગે સમજાઈ ગયો પણ સમજાય નહીં. સામે આવા મોટા સંતો બેઠા હતા અને આ પ્રશ્ન એટલો, આપણે ગીતાનો સાર સ્વરૂપ લીધો છે. આ પ્રશ્ન ગીતાનો શ્લોક આવે છે, પ્રકૃતિ જ્ઞાની પણ પ્રકૃતિ સરખું આચરણ કરે એનો શ્લોક છે આખો, સ્વલ્પમપ્યસ્ય ધર્મસ્ય ત્રાયતે મહતો ભયાત, ના એ નહીં બીજો શ્લોક છે. તો જ્ઞાની પણ પ્રકૃતિ સરખું આચરણ કરે એ શ્લોક મહારાજે કીધો. તો મહારાજ કે જ્ઞાની પુરુષ હોય તો એને આ વાત સમજાતી નથી, અને વાત સમજાઈ જાય તો એ અંતે તો ત્યાં જ જઈને ઊભા રહી પોતાના સ્વભાવ પ્રમાણે જ કરે. ગમે એવા જ્ઞાની હોય ને, શાસ્ત્રે કહ્યો એવો નિગ્રહ ચાલતો નથી. નિગ્રહ એટલે હે? નિગ્રહ એટલે કનુભાઈ નિગ્રહ એટલે શાસ્ત્રએ કીધેલો પ્રવૃત્તિ, બસ પ્રવૃત્તિ, પ્રવૃત્ત થાય એવી તેમ આગ્રહ. શાસ્ત્રમાં જે કીધેલો સિદ્ધાંત હોય પણ એ કરી નથી શકતા તોય, તોય પકડી નથી શકતા. એટલે આવું છે કે આ નિગ્રહ એટલે સંયમ કીધો, સંયમ કે મર્યાદા બધી. શાસ્ત્રની જે મર્યાદાઓ હોય આપણે તો એનું પાલન ન થઈ શકે, પાલન પણ હંમેશા ન હોય, એ ગુણના ભાવ પ્રમાણે હોય, જેવા જે હોય એને એવું પ્રમાણે હોય. કેવી રીતે? તો સામાન્ય માણસ હોય તો પ્રકૃતિને આધીન જ વર્તતા હોય, સતત પોતાની પ્રકૃતિ પ્રમાણે ચાલતું હોય, એટલે પોતે ક્યાંય શાંત ન હોય અને કોઈને આજુબાજુ જે હોય એને શાંત ન થાય. પણ જે મોટા સત્પુરુષ હોય કે આ જ્ઞાની પુરુષો કીધા, એ હંમેશા એમ ન હોય, પણ એ સમય ક્યારેક આવે ને ત્યારે એ પ્રકૃતિને આધીન થાય, પ્રકૃતિ એને મળી ઓલું આધીન કરી લે. એટલે મહારાજે કીધું જ્ઞાની પુરુષ છે તે પણ પ્રકૃતિ એનો નિગ્રહ એ નથી કરી શકતા, મર્યાદામાં નથી રહી શકતા. લ્યો દુર્વાસા ઋષિ તો બ્રહ્મરૂપ કેવા, ભગવાનને પણ વશ થઈ જાવ, શાપ આપે તો ભગવાનને પણ એને આધીન થઈ જવું પડે. જી જી મહાત્માજી, મહારાજજી તમે કયો એમ અમારે કરવું પડશે, હવે ભગવાનને આધીન થઈ જવું પડે એવા ઋષિ કેવી સાધના છે. પણ તોય સ્વભાવ શું, પ્રકૃતિ શું, ક્રોધી સ્વભાવ હતો તો એ ટાઈમે પાછો તરત સેજા કોક ઊંધવાયેલો તો તરત જાગ્રત થઈ જાય, તરત જાગ્રત થઈ જાય. જ્ઞાન બધું હોય. એવી જ રીતે તપ જો, તમે તપે કરીને કેવા મોટા મોટા ઋષિઓ, તો જીવન ઋષિનું જોયું તો રાફડો થઈ ગયા, રાફડો થઈ ગયા એટલે શરીર તો આખું કંઈ દેખાતું જ ન હોય, ઉ દેખાઈ ગયું હોય, કાંઈ વધી ન હોય, ચામડી ચામડી કે હાડપિંજર ખાલી પડ્યું હોય, થોડું ઘણું હીરું હોય તર્યું હોય. હવે રાફડો ક્યારે થઈ ગયો હશે, એ કેટલો સમય થયો હશે શરીરનું, હવે એમાં કેટલું હશે જ્ઞાન હશે ત્યારે જ થયું હશે ને, કેટલો એને આત્મનિષ્ઠા હશે, કેવી એને સ્થિતિ કેળવી હશે. પણ તોય સ્વભાવ છે એ ગયો નહીં, એટલે પ્રકૃતિ ગઈ નહીં. પ્રકૃતિથી એમને મજી ક્યારે ખબર પડી, બેઠા ત્યારે બધા પૂછતા હતા રાફડામાં, હતા ત્યારે બધા પૂછતા હતા, દંડુટ કરતા હતા, પેગે લાગતા હતા, પણ ખબર ક્યારે પડી? રાજન કુંવરી ઓલું જો તકતગે છે, ક્યાંક આંખું તકતકતી હતી, ઓલી હળી નાખી, હળી નાખીને જઈ ગયા, હાડપિંજરમાંથી ઊભા થયા. બોલો, કે તો અપરાધ થઈ ગયો, હવે હું તો આ દીકરી મને વરણે વરે, લ્યો જઈને ન્યા ઊભા રહ્યા. કેટલો આપણે વિચાર કરવા જેવો છે, તોય એ ટળતી નથી. એ પ્રકૃતિને આપણે ટાળવાની છે. મહારાજ બહુ સરળ ઉપાય બતાવી દીધું, શું અતિ સરળ છે, પણ થોડોક અઘરો પણ છે. હું ઉપાય બતાવ્યો છે, પ્રવીણભાઈ હું ઉપાય બતાવ્યો, આમાં વચનામૃતમાં શું કીધું એ કયો તમે બધા, આપણે તો આપણે જ કહી બરાબર છે. પ્રવીણભાઈ કર્યા, વિશ્વાસ અને પ્રીતિ કોનામાં? ના ના, હે આમ તો સત્પુરુષમાં, એટલે જેમાં ભેદ કર્યું હોય ઉપદેષ્ટા એવા સંતમાં, આમ તો ઉપદેષ્ટા પોતાને જે ઉપદેશ દેતા હોય એમાં, એમાં એને પૂરો વિશ્વાસ હોવો જોઈએ. પૂરો વિશ્વાસ હોય એને તોય નથી પૂરું થતું, પછી પ્રીતિ હોવી જોઈએ. વિશ્વાસ અને પ્રીતિ હોય અને પછી જો એને કઠણ વચન કહે તો હિતકારી માને, અને જી જી કરીને મારું હિત કરે છે એમ માને, અને એ હવળો લેતો જાય તો એની પ્રકૃતિ છે એ બદલી જાય, નાશ થઈ જાય અને ભગવાનને વાલો થઈ જાય. નહીતર જીવ છે ગમે એવું હોય તો પ્રકૃતિના આધીન થાય. ભગવાન એવા દયાળુ છે એટલે આ સાધનાઓ ન કરી હોય, પણ ઇનડાયરેક્ટલી આપણી સાધનાઓ એવી થઈ જતી હોય. આપણો સત્સંગની રીતિ નીતિ જ એવી છે ને, તો એ રીતિમાં અંદર જો આપણે એમને પડ્યા રહીએ અને સત્સંગની અંદર ભજન કીર્તન ને સત્સંગમાં ને એમાં જો સેવા પ્રવૃત્તિમાં લાગ્યા રહીએ ને આજ્ઞા પ્રમાણે, તો આવી સ્થિતિ ઓટોમેટિક થઈ જાય અને ભગવાનની પ્રકૃતિ બદલાવી નાખે, ટાળી નાખે. પણ સમજવાનું છે એ કે પ્રકૃતિ છે એ કોઈ વાતે ઓળખાતી નથી, પોતાનો સ્વભાવ પોતાને ન ઓળખાય, પોતાનો સ્વભાવ છે પોતાને ન ઓળખાય. એટલે પહેલાં તો ઓળખવાની સાધના આવી, અને ઓળખ્યા પછી એને ટાળવો. તો મહારાજે અહીંયા ઉપાય બતાવ્યો ને એમાં ટાળવામાં પોતાનો તો હાવ કાઢી જ નાખ્યો, પોતાથી તો એ ટળતી જ નથી. એ ટાળવા માટે તો બીજા જ જોઈએ. તમે જોયું ડૉક્ટર હોય, ડૉક્ટર એ મોટા મોટા ઓપરેશન કરે, હ પણ પોતાના ઘરનાનું ઓપરેશન કરી શકે? પોતાના દીકરાનું ઓપરેશન એ ન કરી શકે? હલી જાય હાથ, એને હાથ ધ્રુજી જાય, કાપવાનું હોય ને એમ, આ તો કાપવાનું છે ભાઈ. સ્વભાવ પોતે ઓળખી શકે કદાચ, મારો સ્વભાવ આ છે, પણ પોતે ટાળી નથી શકતો. મહારાજ કે ટાળે કોણ? સત્પુરુષ. એમાં અતિશય પ્રીતિ થાય અને એ જે વાત કરતા હોય એ વાતમાં એને પૂરો વિશ્વાસ હોય 100% કે જે કંઈ કહે છે એ મારા હિતને માટે જ કહે છે. હો મનાય, બહુ ભાગત્યાગ થયો. આપણે તો આપણે કથા સાંભળતા હોય ને ભાગત્યાગ કરવાનો, એટલે ભાગત્યાગ હું કથાવાર્તામાં આપણે શાસ્ત્રીજી મહારાજ કહે ને આપણે સંતો કે ભાઈ કથાવાર્તામાં આપણે ભાગત્યાગ રાખવાનો, બધું બધું લીધા જેવું ન હોય, જેટલું મત લીધા ભાગત્યાગ શું કરવાનું, ભાગત્યાગ થતો જ હોય બોલો. પણ ભાગત્યાગ ન થાય અને તો સ્વભાવ ટાળે, હો નહીં તો ન ટાળે. અને જેનો ભાગત્યાગ ન થાય ને એને ખટકો રાખે સત્પુરુષ, બાકી તો સત્પુરુષે ધ્યાન રાખે. કથા વાર્તામાં મભમમાં વાતું છે તો આવી જાય થોડી ઘણી, પણ પ્રત્યક્ષ સ્વરૂપે ન કહે. હવે માનો કે શિવલાલ શેઠ હતા, એ કેવા મોટા હતા, એણે ગઢપુરમાં હરિકૃષ્ણ મહારાજ પધરાવ્યા તો એટલો બધો ખર્ચો થયો, ઉત્સવ સમયનો જે કે પ્રતિષ્ઠાન બધો થયો ખર્ચો, તો ક્યાંય કે 35,000-36,000 રૂપિયાનો ત્યારે ખર્ચો થયેલો. પછી આ રઘુવીરજી મહારાજની પધરાવણી ભાવનગરમાં કરાવી અને બહુ મોટે ધામધૂમ કરી, તો ન્યાય બહુ મોટો ખર્ચો કર્યો અને બધું કર્યું હતું એ કરીને. પછી જૂનાગઢ આવ્યા, ગુણાતીતાન સામે સભામાં બેઠા હતા ને આવી રીતે બધા બેઠા હતા, શિવલાલ સામે બેઠા હતા ને કથા વાર્તા ચાલતી હતી ને કથા વાર્તા કરતાં કરતાં કે શિવલાલ જોજે, હો શું કીધું? શિવલાલ તારા હૃદય સામે જોઉં છું ને તો અડધો નથી રહ્યો, તારો સત્સંગ તો અડધો નથી રહ્યો, હવે હું કરીને આવતા હતા એ કેટલું કાર્ય, કેટલો રાજીપો લઈને આવતા હતા. અને સીધા આવ્યા ને બેઠા ને કથા વાર્તા થતી હતી ને કે શિવલાલ તારા હૃદય સામે જોઉં છું ને સભાની વચ્ચે તો તારો અડધો સત્સંગ નથી રહ્યો, કેમ થાય? હસુંભાઈ બીજો પ્રસંગ જોઈએ આપણે. આ સ્વભાવ ટાળવાનો, સત્પુરુષ આવી રીતે કે ટાળે સ્વભાવ ઉપર, સત્પુરુષને ખબર હોય, નહીતર ગુણાતીતાને સામે વિવેક ન હોય ભાઈ કે સભામાં ન કહેવાય એને. આ શેઠિયો છે, મોટો લખપતિ છે, એટલી સેવા કરીને આવ્યો છે અને સંસ્થા આપણે મંદિરને એટલો કામરૂપ થાય છે, આને સભામાં કહેવાય તો એને ખોટું લાગી જાય. ગુણાતીતાન સામે ખબર હોય કે ન હોય? ખબર હોય, પણ એના સ્વભાવને ટાળવો છે. અહીંયા કહીશ ને ત્યારે એનો સ્વભાવ જાહેર, એકલો કહીશ તો એ અલગ છે, પણ અહીંયા જો એને કેટલું એનું લાગે છે, એ કેટલું હવળું લે છે. એ નહીં શિવલાલ શેઠ સભામાં બેઠા હતા ને વળી ક્યાંક પેટમાં કાંક ચૂડ જેવી આવતી છે, તો લો આંબલ્યો કેવું કાંક ખોપારીનો કટકો મોઢામાં રાખ્યો હતો ને કે કટક નારણ હોવા જાય, એમાં કોઈ નાના સાધુ સાંભળી ગયા એટલે ધડ દઈને કીધું. શું કીધું? હે લ્યો બોલી ન હકાય આજે સભામાં. કૂતરું ક્યુ કૂતરું હાડકું કવડે છે, ક્યુ કૂતરું હાડકું કવડે છે. કનુભાઈ કેમ થાય? હે આ સમજવાનું છે આપણને કેટલું હેત, આપણા સ્વભાવ ઉપર કેટલું હેત છે, કે ભગવાનને ભગવાનના સાધુમાં કેટલું આપણા હિત કરી ઉપર કેટલું હેત છે. આપણે વાતોમાં કરીએ હોય હિત કરી હિત કરી, તમારું બધું હું તમારો અને તમે મારા, પણ જ્યારે સ્વભાવ ઉપર આવે ને. બ્રહ્મચારી હતા બહુ મોટા વડતાલમાં, તો એક પાળો અને એણે બ્રહ્મચારી મહારાજને કીધું કે સ્વામી મહારાજ મારા સ્વભાવ મારે ટાળવા છે, તમે મને રોકજો ટોકજો, તમે મારા ગમે ત્યારે કહેશો ત્યારે હું એમાં. બ્રહ્મચારી મહારાજે વારંવાર ક્યાંક થતું હશે એટલે બ્રહ્મચારી હેતે જ રાખતા હતા, પણ એમાં થોડોક ટોક્યો કે માળા આમ કરશો અને લાગી ગયું વહમું. બોલો વહમું લાગી ગયું તો કે આની પાણી કલ્યાણ છે. બોલો સ્વામીને ખબર હોય કે મારા એને જીવ બાંધો છે અને એને સ્વભાવ ટાળવાનો આગ્રહ છે, તો સ્વામી સભામાં જ એને ટોકે, સભામાં જ કહે અમે તો આ કથા સાંભળીએ છીએ, આપણને એમ થાય કે આમ આમ હામે હામે તમે તો કે સ્વામી હા રીઢા કહેવાય એમ હો, તમે તો કા ભાનુભાઈ આપણે રીઢા, તમને કંઈ ખબર આમાં તો તમે માનશો નહીં પણ કહું તમને. હા બોલો આમ કરીને વાત કરે, પણ જેને વહમું થોડુંક લાગે એવું હોય એમ લાગે કે આને વહમું લાગશે, અમારે સાધુ હોય ને તો નો કહેવો, ગમે એટલું ઊંધું વાળી દઈને નો કહે, એટલી તો સ્વામી. પણ આ પ્રકૃતિ છે, શાસ્ત્રે કીધો એવો નિગ્રહ એનું જોર પણ એમાં પણ નથી ચાલતું. બોલો હવે ગમે એવું હોય પણ જ્યારે વિષય આવે, વિષયનો વાવટો આવે તો હાર હારનું ત્યારે હલી જાય છે, ત્યારે શાસ્ત્રનો નિગ્રહ નથી રહેતો, શાસ્ત્ર નિગ્રહ નથી રહેતો, એવું છે. એટલે આ સ્વભાવને ટાળવામાં તો આવી વાત કરી, તો જોઈએ એક તો વિશ્વાસ તો કેવો રાખવો, તો કે આ મને જે મળ્યા છે, જે સત્પુરુષ છે એ મારે જે કાંઈ વાત કહી છે એ મારા જીવના હિતની વાત કહી છે, મારા હિતની વાત કહી છે. પણ ક્યારે સામાન્ય વાતો આવતી હોય તેમાં હિતની જ વાતો હોય, પણ ક્યારેક થોડીક આકરી વાત આવે ને ત્યારે પોતા ઉપર ઓઢે અને એમાં ખંખોળીને એમાંથી પાછો વળતા શીખે તો એ થાય. મહારાજ એવો પાછો વિશ્વાસ હોવો જોઈએ. કાકી કેવો વિશ્વાસ? આમ કહે છે મારું હિત જ થાય એવો કેવો વિશ્વાસ? તો નરસિંહ મહેતાએ હુંડી લખી તેને કેવો વિશ્વાસ હશે? કાગળ લખી દીધો ઓલાને, ઓલો હેરાન થઈ પડે ને નહીતર તો, પણ મારો ઠાકર કાળિયો ઠાકોર છે એ દેવાનો જ છે. ઓલા ગોર્ધન શેઠ હતા આપણે, હસ્તે સ્વામિનારાયણ, હસ્તે સ્વામિનારાયણ એક સ્ટોર ચાલુ કર્યો છે ને, હે કાલથી ચાલુ કરજો. આવે પણ એને કેટલો વિશ્વાસ હશે? બોલો હસ્તે સ્વામિનારાયણ. આપણે આ તો આપણે બધાને સમજવાની વાત છે. પ્રહલાદજી હતા, પ્રહલાદજી ઓલો લોખંડનો થાંભલો હતો, લોખંડનો થાંભલો અને એ પાછો ધગધગતો, એને કેવો વિશ્વાસ બેઠો કે આમાં મારો કૃષ્ણ છે, મારો ભગવાન છે, આમાં નારાયણ મારો આમાં છે. એનો બાપો કે આને બાદ ભરી, કે આમાં છે મારો નારાયણ, મારી રક્ષા કરશે જ, જ્યાંથી બાદ ભરી. આવે વિશ્વાસ, આવો જે પોતાના પોતાનું પોતે પોતાને મૂકી દે હોડમાં એવો જ્યારે વિશ્વાસ બેસે ત્યારે. મહારાજ કહે પ્રકૃતિ છે ને ટળતી નથી. આમ તો આવલા દ્રષ્ટાંતો છે, કહેવત છે કે પ્રાણ અને પ્રકૃતિ બે હારે જાય. એટલે હું મરી જાય, ઓલી સિંધરી છે ને બળી જાય, પણ એનો વળ એવો ને એવો જ રહે. એમ માણસનો સ્વભાવ છે ને, એ એવો ને એવો જ રહે. જન્મ મરણ લેવરાવે એવો માણસનું મૃત્યુ થાય, બળી જાય, તો એ પાછો જન્મ કેટલાય લેવરાવે. આ પ્રકૃતિનો આખો આખો બ્રહ્માંડનો નાશ થઈ જાય, જીવ તો હોય જ, એ જીવ બધું પ્રકૃતિમાં લીન થઈ જાય. અને એ મહાપ્રલયની અંદર ઓલા એના અગ્નિમાં આખો ભડભડ આખો કેટલા યુગો સુધી રહી જીવો બધાય હળહળે. પણ એમાંય પાછો જ્યારે બ્રહ્માંડ થાય ને એ જીવને પાછો દેહમાં નાખે ને, તો એ પાછો પ્રકૃતિ ભેગીને ભેગી જ હોય, એ નાશ થતી જ નથી. પણ એનો સરળ ઉપાય નાશ એટલો, બોલો, પ્રકૃતિ બદલી જાય. બદલાવી શકાય મહારાજ, કે શાંત હોય ને ચંચળ થવું ને ચંચળ હોય ને શાંત થવું, પ્રકૃતિ પોતાને ફેરવા કરી. મહારાજ આ સત્સંગમાં આવીને કર્યું શું? અને આ સત્સંગ કરવાનું આપણા સ્વામિનારાયણ સંપ્રદાયનો સત્સંગ તમે જોવો ને, તો આ પ્રકૃતિ ફેરવા સત્સંગ છે. સ્વભાવો જેટલી થાય છે ને સત્સંગમાં વાતું થાય છે ને, કે પોતાના સ્વભાવ બદલાવો, સ્વભાવ બદલાવો, જેવો સ્વભાવ હોય એ ફેરફાર કરો. મારે ફેરફાર જ કરાવ્યા, કેટલા 114 પ્રકરણ ફેરવા સાધુઓના. અને એવા ઘેડા એવા ઘેડા, આપણે શાસ્ત્રીજી મહારાજ વારંવાર કથામાં શબ્દ આપી નાખતા, હાથ હંબી લ્યો, કે હાથ હંબી લ્યો થવાનું. એટલે શું? એક એક જગ્યાએ નહીં બંધાવવાનું, એક જગ્યાએ બંધાય ને એટલી પ્રકૃતિ થાય. આપણે માનો સેવા કરતા હોય બધાય, માનો કે પ્રવીણભાઈ છે એકાઉન્ટમાં સેવા કરે, પ્રવીણભાઈ આપણે આપણે આમાં સેવા કરતા હોય, તમે બીજી સેવા કરતા હોય, તમે બીજી સેવા કરતા હોય, બધા સેવા કરતા હોય. પણ જે એમાં એમાં ધ્યાન રાખે, એમાં એમાં બંધાઈ જાય, એમાં એમાં આગળ પ્રકૃતિ ઘાટી થતી જાય. મારે કે ફેરફાર કરવો, માનસિક રીતે ફેરફાર કરવો, હું નહીતર થાય શું? આગળ પ્રવીણભાઈ હિસાબ કિતાબ કરતા હોય ને આપણે જઈને થોડુંક આમ એલું કરતા હોય ને, શું પ્રવીણભાઈ આમ કરો છો તમે, આમ હતું શું આમ હોય, શું તમે આમ કરો છો આમ હતું આમ હોય. હવે અમે વર્ષોથી કરીએ છીએ, તમને શું ખબર પડે, થાય કે ન થાય? થઈ જાય. એ નહીં આપણામાં જાજુ દસ્તાન લઈ, આમ તો મનોજભાઈ આવી ગયા છે, ન લેવાય આમ. પણ આમ કઈ હાલો કારખાનાવાળા બધા ભક્તો સેવા કરતા હોય, અમને આમ હાલતી હોય સેવાઓ, અને લાંબા ગાળેથી સેવા, પહેલેથી સેવા હાલતી હોય, અને એમાં એક્સપર્ટ હોય બધા કારખાનામાં, કે એની એક્સપર્ટ હોય, આપણને એમાં કાંઈ ખબર ન પડે. અને આપણે જેને સલાહ દઈએ તો એ અમારે બરાબર જામી હોય, ન્યા જઈને સલાહ દઈએ તો ધીરેકથી કહે કે સ્વામી જરા કરી લો ને, કે બીજો અમે અમને ન કે, પણ હરિભગત હોય ને વારંવાર બે ત્રણ થોડીક સલાહ દઈએ તો શું કહે, થોડુંક મનમાં થઈ તો જાય કે આને કેવું છે, થોડુંક તમે કરો તો મનમાં થાય કે નહીં. જે મનમાં અસર થાય છે ને એ આપણી પ્રકૃતિ છે, આ પ્રકૃતિ ઓળખવાની વાત છે. આપણને ક્યાંક જે બંધન થયું છે ત્યાંથી કોઈક હલાવે, અને જે મનમાં થોડો ખટકો આવે છે, ઝટકો લાગે છે ને, એ પ્રકૃતિ છે. પણ એમાં હલાવે ગમે એટલા, એટલે મહારાજે પ્રકરણ ફેરવ્યા. અરે દરબારો બધાય, એ તો કેવી પ્રકૃતિ હોય આકરી, દરબારોની પ્રકૃતિ કેવી આકરી હોય બધાય, પણ મહારાજ ભેગા ફેરવે બધાયને. મહારાજ કે હાલો ગામડે ફરવા જાઉં છું, અને ગામડે ફરવા ઉપાડ્યા, અને બે એક મહિના સુધી બધી આમ આ બધું સોરઠમાં બધી ફેરવા. અને હરિભક્તોને કહે જો અમારા બધા ગામધણીઓ આવ્યા છે, એની મહેમાનગતિ હારી કરવાની, અને એ ખીર પૂરીને ઓલું શીરા પૂરીને બધું થાય ને, એ મહિનો દોઢ મહિનો બધાને ખૂબ કરાવ્યો. ફરતા ફરતા પછી આપણે મયારામ ભટ્ટને ગામ માંગરોળ, માણાવદર આવ્યા, તો ત્યાં વળી મયારામ ભટ્ટ તો બિચારા મહારાજની ભેગાને ભેગા જ હતા, અને વિધુર હોય એનું ઘર તો આપણે જાણીએ બધું કેમ હોય બધું, તો એટલું બધું નહીં હોય બધું. તો એમાં ઘરે ગયા તો ખીચડી પડી હતી, ખીચડી રાંધી મયારામ ભટ્ટે તો તાત્કાલિક, પણ કાકરાવાળી, અરે મહારાજ ઠાકોર મહારાજને પહેલાં જમાડે, મહારાજ ઠાકોર જમાડે, કાકરાવાળી કાકરા ખૂબ છે ને, જો આમાં દરબારોને આવશે ને તો આ સીધા ગાળથી જ ચાલુ કરશે. હા દરબાર એની ભાષા જ એવી હોય, એ સ્વભાવ છે, પ્રકરણ પ્રકૃતિ છે. એ વાત કરે ને તો ઘણી વાર વાત કરતા વાત શું કરે, ઓલે સ્વામીની વાતોમાં વાત આવે છે કે દૂધ હારું બહુ મીઠું દૂધ આવી ગયું, તો દૂધ પાયું, અને દરબારો વાત કરે, ગધેડીનું દૂધ તો બહુ સારું મીઠું છે, કે ગધેડીનું દૂધ બહુ મીઠું છે, એટલે કે એ પ્રકૃતિ છે. એટલે મહારાજ સમજી ગયા કે આ દરબાર ઓલા ભગત છે બાપડા મયારામ ભટ્ટ આગળ આ બધા ઠેકડી કરશે ને હેરાન કરશે. ખીચડી જમવા બેઠા, પંક્તિ થઈ, અને માનસી પૂજા થઈને જય બોલાવાની, જય બોલાવાની, મારે કે ઉભેરો ઉભેરો પ્રકરણ ફેરવવું છે આપણે, કે આ હું પ્રકરણ ચાલુ છું હવે, કે હમણાં બધી મજા આવતી હતી. કોઈ જે ચાવે ને વિમુખ, ચાવે એ વિમુખ. હવે કાકરો આવે તો બોલી શકાય, બોલે તો વિમુખ થાય. એટલો તો થયો ક્યાં આમ ન્યા એવા ઝીણાભાઈ, ઝીણાભાઈ કે મહારાજ હવે આવો પંચાળા. મહારાજ કે પંચાળા નથી આવવું. કેમ? અમારે છે ને દરબારોને ખૂબ જમાડ્યું, તમારે ત્યાં ખોરી જારી મળે? અમારે ખોરી જારીને રોટલા હોય ને તમે જમાડો ખોરી જારી તો આવી. અરે મહારાજ એવું કાંઈ થોડું હોય, અમે ગામથણી કહેવાય, આ બધા ગામથણી હોય, અમારે ત્યાં આવે ને ખોરી જારી ખવડાવવાતી છે તો અમારે ન થવું. મહારાજ કે અમારે ન થવું, ખોરી જારી કે જે ખવડાવે ત્યાં જાવ. ઝીણાભાઈ કે આ મહારાજને તો આપણે દરબારને મહારાજને બધાને લઈ જવા છે ને પધરામણી કરાવી છે, ભલે ખોરી જાય. અને ઝીણાભાઈ ખોરી જાય ને રોટલા કર્યા ને બધું કર્યું ને જમાડ્યા, પણ પછી ઓલા ઉબકા આવે. હો જો પ્રકૃતિ ફેરવી, પણ દરબારો બધાએ મહારાજમાં હિયતને વિશ્વાસ થઈ ગયો હતો ને, આકરા હતા. હો ગમે એટલો આકરો સ્વભાવ હોય પણ હિયતને વિશ્વાસ બેસી જાય ને તો મનાય ખરું, ખોટો ન લાગે. દરબારને ઉબકા આવે, ભાવે ઓલી રમતું કરી કેટલી, કે આ નહીં ખાતો છે, અલૈયો નહીં ખાતો છે, સ્વાદ કરતો છે, આવું બધું કર્યું. પણ પછી અંતે મહારાજ અલૈયા, જો અલૈયા ખાચે ને માનનો સ્વભાવ હતો, માને કરીને એ લઈ, તો એને માટે મહારાજ તરત ભાઈ રોટલાની વ્યવસ્થા કરી દીધી ને જમાડ્યા ને બધું કર્યું. આવું પ્રકરણ ફેર્યું. વળે હાલતા થયા એક જગ્યાએ જમાડ્યા હમાયને, કે હાલતા થયા કે જે પાછળ રહી જાય વિમુખ. આવું બધા મહારાજ અલગ અલગ પ્રકરણો ફેરવે. સંતોને કહેવા કે જે શિયાળામાં કે ઘરમાં નહીં રહેવાનું, કે ગામમાં નહીં રહેવાનું, બહાર સીમમાં જ રહેવાનું, કે આછો નહીં રાખવાનું, માથી ઓઢવાનું નહીં. આ બધા અલગ અલગ પ્રકરણો ફેરવતા હતા. એટલે ફેરવતા હતા શું કામ? એવા 114 પ્રકરણ ફેરવા મહારાજે. મિસ્ટર નહીં ખાવાનું, શેરડીવાળી ખાંડમાં થતું એવું કાંઈ નહીં ખાવાનું, ખટરસના નિયમો દીધા. આ બધા નિયમો છે શું કામ? તે પ્રકૃતિ બદલાવવા માટે. આપણો સંપ્રદાય છે ને એ આ માટે. એટલે મુખ્ય મુખ્ય પ્રકૃતિ જોઈને તો ત્રણ પ્રકારની મહારાજ આમ બોલવા તો હઠ માન ને ઈર્ષા, આખું જગત છે ને આ ત્રણથી દુઃખી થતું હોય. હઠી પ્રકૃતિ હોય એક તો, કા માની પ્રકૃતિ હોય, કા ઈર્ષાળુ પ્રકૃતિ હોય, એટલે આમાં આખે આખા બધા દુઃખી થતા. ભગવાનનો ભગત હોય, સાધુ હોય કે જગતના જીવ હોય, આ સ્વભાવ બધામાં હોય. એટલે હઠીલો સ્વભાવ હોય, હઠીલો સ્વભાવ હોય તો ઝીણી ઝીણી વાતમાં પકડે, પકડે એટલે ઘર્ષણ થાય, ઘર્ષણ થાય એટલે દુઃખ ઊભા થાય. એટલે મૂકવામાં માલ છે ગુરુ મહારાજ કે, મૂકવામાં માલ છે, જાતું કરવામાં કોઈનું કંઈ જાતું નથી. આ બધું ઉપાય છે, એ પ્રકૃતિ છે. પણ જો એ હઠી સ્વભાવ થોડોક ઢીલો કરે અને સરળ સ્વભાવ એ થાય તો. અમારા દાદા અહીંયા છે, અમે જોઈએ દાદાને કે બેસી જાઓ, બેસી જાય, હાલો માળા કરો, ઓલું લઈ જાઓ, લઈ આવે સરળ. એટલે જો કાંઈ વાંધો ન આવે, બધાને રાજી પોરાળે એવું છે. અને ઘણી વાર ઘણા હારા હરિભગત હોય પણ એટલો જીદ્દી સ્વભાવ હોય, ભગત હારા હોય, માળા લઈને બેસે, ધ્યાનમાં બેસી જાય કલાક કલાક બબે કલાક, પણ જરીક ક્યાંક થાય તો ચસ્કો લાગી જાય અને મનમાં આકરું લાગી જાય તો ન મેળ પડે. તો એ બધાને કઠે હોતા, અમુક અમુક બીજા એવા સ્વભાવ હોય તે કઠે, પણ અમુક સરળ સ્વભાવ હોય તો બધાને રાજી થાય, રાજીપો મળે. એટલે એવું છે. તો હઠીલો સ્વભાવ, ફૈબા, મચ્છીઆવના ફૈબા. કેટલી વાર મહારાજનો રાજીપો કેવો, મહારાજના કેટલા ઉત્સવ સમય અહીંયા 500 પરમંશો રાખીને કેટલા ઉત્સવ સમય કર્યા, કેટલો રાજીપો રેડ્યો. મહારાજ વસ થઈ ગયા હતા પણ કેણે કરીને વિમુખ થયા આખા, હઠીલા સ્વભાવે, હઠીલા સ્વભાવે. અને મહારાજના જાતા અંજળ મહારાજ હરામ કર્યા, બોલો ભણે કાણે સંતો બધા નીકળી ગયા, હઠીલો સ્વભાવ. એવો ને એવો માની સ્વભાવ. તો આપણે અલૈયા ખાચરની વાત કરી, અલૈયા ખાચરને જો મહારાજ અલગ વ્યવસ્થા એને માટે કરવી પડે, માની સ્વભાવ માટે. મારા જમીન નીકળ્યા તો ઓલા બધા કે ઘોડા કોઈ લેવાના નહીં, ઘોડા ઉપર બેસવાનું નહીં, પણ અલૈયા માટે ઘોડું લેવરાયું. એવું થયું. આવું ચરિત્ર હમણાં બેદી પહેલાં જ વાંચતો હતો ને, હરિચરિત્ર ચિંતામણી, એમાં બહુ સરસ ચરિત્ર આવ્યું હતું. સ્વભાવ આમ દરબારો બધાએ વડતાલ ગયા, મહારાજ કે એકલો વડતાલ જવું છે, અને વડતાલ પધાર્યા. પછી વડતાલ મહારાજ થોડુંક લાંબુ રોકાણા, એટલે 15-20 દિવસ થયા ને, તો પછી બધા દરબારોના કાઠિયાવાડી યાદ આવ્યું. હો અને આપણે બહાર જઈએ એટલે યાદ આવે તરત. હો થોડાક દિવસ જઈને ત્યાં, અહીં તો હું ગુરુકુલ આવ્યા 2 કલાક થાય તો ઘરે યાદ આવ્યું, બોલો ઘરે જવું જલ્દી. એટલે હવે આવ્યા ક્યાં ઘરે જવું? અમારે તો અહીંયા કોઈ કોઈ ભક્તોની જરૂર હોય, હો એક ભગતને હમણાં મેં કીધું કે ભાઈ તમે રાત અહીં રોકાઈ જાયજો ને, પાછું કાલે તો આવું જ છે. તો કે નહીં કે અરે અહીંયા બધું ઘરે બધું સાઈડ, હું ઘરે વયો જઈશ, દૂરથી આવતા હતા. એક બાપા હાવ નવરા અને બહુ સેવક આપણા ભક્તો બધા, એટલે મેં કીધું દાદા તમે હાવ નવરા છો અને અહીંયા એટલી બધી સેવાઓ ચાલે છે, હલો ને સેવા કરો ને. પણ કે હવે ઘરે જ હોવા ઘરે જવું પડે, હોવા ઘરે જવું પડે બોલો. પણ આ બધું એવું છે, એક એક વસ્તુ એવી છે કે તો આ દરબારોને ઘર યાદ આવ્યું, એટલે ઓલા નાન ભગત હતા મહારાજની સેવામાં, એટલે કે મહારાજ કાઠિયાવાડને કંઈ યાદ કરે છે કે નહીં. પછી મહારાજ બેઠા હોય તો મહારાજ પણ દરબાર રમત કરતાં કરતાં કે મહારાજ હવે ક્યારે કાઠિયાવાડમાં જવું છે, વળી બે એક દિવસ થાય મહારાજ કાઠિયાવાડ બાજુ ક્યારે જવું છે, હવે મહારાજ હવે કેટલાક દિવસ છે. મહારાજ કે હું તમારે કાઠિયાવાડ કાઠિયાવાડ બધા ચોટ્યા છો કે અહીંયા આપણે શું દુઃખ છે, એ અહીંયા બહુ સારો મિષ્ટાનું બધું મળે છે, ટાઢો છાંયો છે, કાઠિયાવાડમાં તો તડકો છે અને અહીંયા તો એ ઠંડી છે, બધું સારું છે વાતાવરણ અને મંદિર છે, હરિભક્તો બધા મહેમાન ગતિ કરે છે, સંતો દેખભાળ રાખે છે, તમને શું અહીં વાંધો છે. તમને બૈરી છોકરા યાદ આવ્યા લાગે છે કે મહારાજ કહો. મહારાજ તો પછી તરત કે તમને એ યાદ આવ્યું છે એટલે ખેંચે છે એમ મહારાજ કીધું, એટલે પછી દરબારોનો શું વિશ્વાસ મહારાજ એટલે મૂંગા થઈ ગયા. પણ બે એક દિવસ છે ને થોડાક દિવસ પાછા ગયા ને પાછું ખેંચાણ થાય, એટલે નાન ભગતને કંઈક નાન ભગત મહારાજ કંઈ યાદ કરે છે, મહારાજ તો કંઈ એવું યાદ જ નથી કરતા કાઠિયાવાડને. વળી બે એક દિવસ ત્યાં પૂછે મહારાજ કે કાઠિયાવાડને યાદ કરે, ના યાદ નથી કરતા. ને એમાં એક દિવસ નાન ભગતને મહારાજે કીધું, ભગત કંઈ કાલે ઘોડી તૈયાર રાખજો. એટલે ઘોડી ત્યારે નાન ભગત આવીને દરબારોને કીધું કે મહારાજે આજે કીધું ઘોડી તૈયાર રાખવાનું, કંઈ બસ જવાનું એ કંઈ નથી કીધું, પણ ઘોડી તૈયાર રાખવાનું કીધું. તો સવારે દરબારો બધા વહેલા પરવારી ગયા, મહારાજ આરતી પ્રાર્થના બધું પતી ગયું ને મહારાજ નાન ભગતની ઘોડી ત્યાં, મહારાજ કહેલો ઘોડી લઈને નીકળ્યા. તો દરબારો પાછળ, એટલે તમે ક્યાં? મહારાજ કે હવે ક્યાં જવું છે, અમે તો ગઢડા જઈએ છીએ. સારું મહારાજ કે હલો. હાલતા થયા તો થોડાક રસ્તામાં આવ્યા ને, તે શું થયું ખબર નહીં, તે સુરા ખાચરનું ઘોડો ક્યાંક હલબેલ્યું, એમાં સુરા ખાચર પીડ્યા હેઠા હેઠા પીડ્યા અને વાગ્યું હારી પીઠ. હું કારા કરવા મળ્યા, બે દરબારો ચાર બધા ભેગા થયા ને થોડોક ઓલું કોહાટ થયો, મહારાજ આગળ હતા. મહારાજ કહેલું શું થયું, સુરો પીડી પડી ગયો. ઊભા કરીને ટેકો દઈને ઉપર બેસાડ્યા ઘોડી ઉપર. મહારાજ બાજુ મેં પહેલાં સુરા કેમ કેવું વાગ્યું છે, ના મહારાજ બહુ વાંધો નથી કંઈ. મહારાજ કે થોડુંક વધારે વાગ્યું હોય તો કંઈ પછી બહુ દૂર નથી હો, આપણે વડતાલ નજીક જ છે. એટલે ના ના મહારાજ કંઈ વાંધો નથી. આયલા સાંજક થયું ને તો સિંજીવાડ આવ્યું, તો ત્યાં ઉતારા કર્યા. પણ સુરાખા સર તો ઓલો પગ ભાંગી ગયેલો, સમજાવ માંડ માંડ ઉતર્યા હેઠા ને એવા પીડા થાય. મહારાજને કહે કે ભણું મહારાજ આ ટાંગ તૂટી ગયો છે કે. મહારાજ કે માળા કે ત્યારે બોલવું હતું ને કે અહીંયા ક્યાં જવું કે, પણ ભણું ત્યારે બોલું ને તો પાછું બધું ટળે, માંડ માંડ ગઢપુર જવાનું થયું છે, કાઠિયાવાડમાં જવાનું થયું. મહારાજ કે જો તો ખરા, દેહ ને દેહના સગાની વાસના તો જીવને જુઓ, અમે મળ્યા ખુદ આવા સાધુ મળ્યા, આ બધું એની મહેમાન ગતિ, પણ જીવને ખેંચાણ છે અહીંયાનું. એમ આ જીવ માત્રને પોતાની પ્રકૃતિ, પોતાની વાસના, પોતાના સ્વભાવો છે એ વારંવાર સ્થળાવી ગયા, એ જીવને ખેંચા કરે છે સતત. એટલે એ આમનામ, એટલે મહારાજાએ કે પ્રકૃતિને ફેરવવી, ઓળખવી અને એને ટાળવાનો મોટામાં મોટો ઉપાય કીધો વિશ્વાસ, દ્રઢ વિશ્વાસ રાખવો ભગવાનને, ભગવાનના ભક્તમાં વિશ્વાસ રાખવો. બીજો પ્રીતિ રાખવી, પ્રીતિ ને વિશ્વાસ આ બે જો દ્રઢતાથી કરેલું હોય તો ત્યારે આપણને કઠણ વચન કીધું હોય, અને કઠણ વચન કીધા વગર સ્વભાવ પ્રકૃતિ ટળે નહીં, અને કઠણ લાગે એવું હોય ને એ જ આપણી પ્રકૃતિ હોય, અને એ જ આપણને કહી શકે જે હિતકારી હોય. જો આપણું કોઈક રાખતા હોય થોડું ઘણું તો આપણી પ્રકૃતિ ન બદલાવી શકે, એવો આપણું થોડું ઘણું રાખતા હોય તો આપણી પ્રકૃતિ ન બદલે, રાખવું પડે તો પ્રકૃતિ ન બદલે. યત હોય આપણને, વિશ્વાસ હોય, છતાંય આપણું રાખતા હોય તો પ્રકૃતિ ન બદલે. એટલે એટલું યત આપણે એવું થવું જોઈએ કે આપણને ગમે ત્યારે ગમે એવો સ્વભાવ ઓળખી અને આપણને ટાળવા કોશિશ કરતા હોય. મહારાજે તો આ સત્સંગની અંદર આવી અને બધાના સ્વભાવ બદલાવ્યા, અરે પશુના સ્વભાવ બદલાવ્યા, ઓલી ઘોડી એના સ્વભાવ બદલાવ્યા, મારે ઘૂસતા મારી મારી એને પાટું મારવાની ટેવ હતી એને ફેરવ્યા, અરે ઝાડવાના સ્વભાવ બોલો એને ફેરવીને ક્યાં સ્વભાવો. આજે બોરડી દર્શન દે છે રાજકોટમાં, સાક્ષાત મહારાજ પધાર્યા, ગોપાળન સ્વામી પધાર્યા, ઓલી ભરાણી પાઘ. ગોપાળન સ્વામી કે એલા તારી નીચે આ શ્રીજી મહારાજ આવ્યા તો એ તારા સ્વભાવ ન ગયા, સ્વભાવ કાઢ નાખ્યા, સ્વભાવ કાઢ નાખ્યા. અને સ્વભાવ કાઢે તો કેટલો ફાયદો એ તો જોઈએ આપણે, પણ મારું ખબર નહીં આપણે આપણા સ્વભાવ ઓળખા પછી છોડી નથી શકતા હો, ઓળખા પછી આપણે એ પ્રકૃતિ બની જાય છે, છોડતી જ નથી. એ તો બીજા ટાળે ને ત્યારે જ, બીજા આપણને પરાણે ટળવે ને ત્યારે જ ટળે. તો કેવા પૂજની જો એ બોરડીને તો અમે ખૂબ દંડવટ કર્યા છો, જેવા અંદર દેવોને દંડવટ કરીને મંદિરમાં એવા જ બોરડીને જઈને દંડવટ કરી. બોલો કાટાળી બોરડી પોતાના કાટા ત્યાગ કરી દીધા, સ્વભાવ છોડી નાખ્યા ભગવાનને વચને, તો બધા એને આજે પ્રદક્ષિણાઓ કેટલા આપણે જઈને તો એ બોરડીને કેટલા બધા પ્રદક્ષિણાઓ કરતા હોય, દંડવટ કરતા હોય, પેગે લાગતા હોય, એક જરીક લાકડું મળી જાય તો રાખીને ઘરમાં રાખીને એની પૂજા કરતા હોય. જુઓ તો ખરા સ્વભાવ પ્રકૃતિ છોડવામાં કેટલી આદર સન્માન માન બધું મળે છે, અને સ્વભાવ રાખવામાં અનાદર તિરસ્કાર દુઃખ. માની સ્વભાવ હોય તો બધાને કેટલું રાખવું પડે, બધાને દુઃખ થતું હોય, પોતાને દુઃખ થતું હોય, વાતે વાતે કલહ થતો હોય, કોઈનો બે બીજો સ્વભાવ હોય, કોઈનો ત્રીજો ચીડિયો સ્વભાવ હોય, તો એ કેવા બધું પ્રશ્ન હોય જ છે, પણ એ મૂકી નથી શકાતું, ઓળખ્યા પછી મૂકી નથી શકાતું. તો આ સત્સંગ છે એ આ છોડવા માટેનો છે. મહારાજે કીધું અતિ ઉત્તમ ઉપાય બતાવ્યો આની અંદર, કે ઉપાય શું, પ્રીતિ અને વિશ્વાસ, અને આપણને કોઈક હિતકારી વચન કે કઠણ વચન કે તિરસ્કાર અને કઠણ એ બે અલગ છે. તિરસ્કાર એટલે શું ભાઈ, વિજો જતો અહીંથી ઓલા મૂળજી બ્રહ્મચારીને કીધું, ઓલું તેલ ચોપડતા હતા બીજા ભગતને આપ્યું કે ભાગી જાય અહીંથી, હવે કેવા બીજા પોતાની અંગત સેવામાં અખંડ સમર્પણ ભાવતી સેવા કરતા ભાગી જા, કાઢી મીકા બોલો, તો હિતકારી મારી વી ગયા. એ પોતાનો સ્વભાવ, એનો સ્વભાવ છોડાવવો હોય છે ને, બોલો. અને એવા ને એવા ગુણાચિતાનંદ સ્વામી પાસે ઓલા હરખા પટેલ આવ્યા, મંદિર આખું એને બાંધ્યું હતું, બોલો મોટેરા હરિભગત દરરોજ આગળ આવીને બેહે, અને એક જ વાર કીધું કે ભાઈ પગ ધોઈને આવજો, જઈ ગયા સ્વભાવ. પણ જે કઠણ વચન હેત થઈ હેત હોય, પ્રીતિ હોય અને એવું હોય તો વાંધો ન આવે. એટલે આપણે પણ આપણા જીવનમાં આપણા સ્વભાવો ક્યારેક સારા ભગત હોય સંતો હોય એની પાસે આપણે રોકટોક, અને ભલે સ્વભાવ આપણને ખોટી રીતે કન્નડગત કરે તો રાજી થવું જોઈએ, ખોટી રીતે હોય આપણે, પણ ખોટી રીતે ન હોય. મહારાજ એનામાં બેહીને આપણા સ્વભાવને સુધરાવતા હોય, આપણી પ્રકૃતિને ટાળતા હોય, કાંઈ ન હોય, હાવ ખોટું જ હોય. હવે શાસ્ત્રીજી મહારાજે ઓલા ભગતને, આપણે નારાયણ ભગત કે કોણ, એને ઓલી દિવાલમાં ઓલી બારી પુરાવી હતી તો ત્રણ ચાર વાર ફેરવાવી હતી અમદાવાદમાં. ક્યાં ભગત? તુલસી ભગત. તુલસી ભગતની કેટલી વાર બારી ફેરવાય? સાત વખત બારી ફેરવાવી, બોલો. હવે એક ફેરવાવી હતી, ખોટી જ રીતે હતું ને, હું કામ. એ તો જાણીને કરતા હતા, સત્પુરુષ હતા, પણ કોઈ સારા સાધુ હોય, સારો ભગત હોય ને આપણને આમ ટકટક કરતો હોય તો રાજી થવું જોઈએ કે આ મારા આપણા સ્વભાવ ફેરવા, મહારાજ એનામાં રહીને મારા સ્વભાવ સુધરાવે. પણ એવું ક્યાં મનાય આપણે, એવો ક્યાં ખપ, એવો ગરજ ભાવ, એવો ખપ, એવો સેવક ભાવ એવો પ્રગટે ને, તો જ આ સ્વભાવ છૂટે, સ્વભાવ બદલે, તો આ દેહે કરીને સુખ ને શાંતિ થાય, આપણને થાય ને બાજુવાળાને થાય, અને ભગવાનનું હોતે સુખ આવે. આવો સરસ સરળ અને અતિ ઉત્તમ ઉપાય મહારાજા વચનામૃતમાં, આ બધી સાધનાનો સારરૂપ એવો આ પ્રશ્ન પૂછીને મહારાજેનો સરળ ઉપાય બતાવ્યો. આપણે કરી શકીએ એવો, સરળતાથી કરી શકીએ એવો, પણ ગરજભાવ રાખી દાસભાવ કેળવીએ તો એ થઈ શકે એવો છે. એ કેળવી એ આપણામાં આવી જાય તો આપણે આ સરળતાથી પ્રકૃતિ છોડી શકીએ. જે મોટા મોટા ઋષિ મુનિઓ, તપસ્વીઓ, ધ્યાનીઓ, ત્યાગીઓ, એનીથી ન છૂટી શીખો, એ પણ આપણીથી થઈ શકે એવો સરળ ઉપાય મહારાજે આ વચનામૃતમાં બતાવ્યો. આપણે મહારાજને પ્રાર્થના કરીએ આપણી પ્રકૃતિ ઓળખાય, ભગવાનના ભક્તો દ્વારા, સંતો દ્વારા કે બી એના દ્વારા આપણી પ્રકૃતિ વહેલામ વહેલી છૂટે, અને આપણે પણ મહારાજને મોટા સંતોને અતિશય વાલા થઈએ. સહજાનંદ સ્વામી મહારાજની જય. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવેશ્વરમ ભક્તિધર્માત્મજમ વાસુદેવમ હરે માધવમ કેશવમ કામદમ કારણમ શ્રીસ્વામિનારાયણમ નીલકંઠમ ભજે. સહજાનંદ સ્વામી મહારાજની જય. પણ એ મોટી વાત છે. એ દરરોજ સાંજે બે ત્રણ વાર સવારે વળી ફેરવા આવે, બપોરે ફેરવા આવે, સાંજે ફેરવા આવે. મારે પોતે મહેનત કરી મહારાજે ઓલી દિવાલ ફેરવાવી ક્યાં આવે છે ને ગઢપુરમાં દિવાલ ક્યાંક બે ચાર વાર ફેરવા. હા, દાદા ખાચરની દિવાલ ફેરવા. એટલે આ બધું ખૂબ જ મોટા સંતો છે ને અનુભવ. આપણે આપણા જીવનના પાછલા અનુભવો જોઈએ ને, અમે સંતો તો જોતા હોઈ. આપણા મોટા સંતો છે ને આપણી પાછળ, આપણે જો એને જીવ સોંપેલો હોય તો એ આપણે આપણે પ્રકૃતિને ફેરવવા માટે તો અખંડ દાખલો કરતા હોય. પણ એ આપણને ઓળખાવવું જોઈએ, આપણને દેખાય ત્યારે ખબર નથી પડતી. પણ અમુક વર્ષો જાય ને પછી ખબર પડે કે આપણે આ પ્રકૃતિ ફેરવતા હતા. આપણને ત્યારે મનમાં બીજું ક્યાંક વિચાર આવતો હોય, પણ મોટા સત્પુરુષો છે એ આપણને ફેરવતા હોય આપણા સ્વભાવને. એને કાંઈ હોય ન હોય એમાં અમુકનું ખોટું થતું લાગતું હોય અને આમે એમ થતું હોય, પણ એ આપણી સ્વભાવ આપણી પ્રકૃતિ છે ને એ ઉત્તમ છે બીજા વ્યવહાર કરતાં. એ જીવ સામે જોતા હોય. હા, મોટા સંતો બધા કરતા હોય. પણ એ કોને કે હેતપ્રીત હોય ને એને એને થાય, બધાને તો ન થાય. સારું, તો આ આવતા ડિસેમ્બરમાં 11 વારે આપણે જાહેરાત કરી હતી. બાલ શિબિર છે 31 ડિસેમ્બર, 1 જાન્યુઆરી ને 2 જાન્યુઆરી. ભાઈ ઓલું રાખ્યું બાલ શિબિરનું ફ્લાયર. તો બાલ શિબિર છે, તો એ બાલ શિબિરમાં જે જે બાળકો રજિસ્ટ્રેશન ન કરાવ્યું હોય તે ખાસ રજિસ્ટ્રેશન બધાએ આગ્રહપૂર્વક કરાવે. અને આપણા સેવક ભક્તો છે એ પણ સાંભળતા હોય તો જે બીજા બાળકો હોય સગા સંબંધીઓમાં એને પણ પ્રેરણા કરે. આ એન્જોયમેન્ટની સાથે થોડોક એને સારું સારું શીખવા મળશે. તો 3 દિવસની બાલ શિબિર ઓનલાઈન થવાની છે, તો બધા એનું રજિસ્ટ્રેશન ખાસ કરાવે, એનું અનુસંધાન રાખે. બીજી બાબત એ છે કે આવતીકાલે એટલે સોમવારે પૂનમ છે. અહીંયા દર પૂનમે આપણે ગુરુકુલમાં મહાપૂજા કરીએ છીએ, તો આવતીકાલે તો પાછી આ તુલસી વિવાહના પવિત્ર દિવસો ચાલે છે અને કાલે મોટો દિવસ છે. તો ઠાકોરજીની એની બધી પૂજન વિધિ સાથે મહાપૂજા કાલે થશે. તો આ 2 સૂચનાઓ હતી. ત્રીજી એક સૂચના એ છે કે આજે સત્સંગ પરીક્ષા હતી તો ભક્તોએ લાભ લીધો છે, પણ આ વખતે આપણા સેન્ટરમાંથી થોડાક ઓછા ભક્તો છે. તો ભક્તો એનો બધાએ આગ્રહ રાખે. આ પરીક્ષા છે આપણા જીવને માટે છે. ત્યાંથી ડલાસ્થિત પૂજ્ય સંતો ઘણો આગ્રહ કરીને આપણને બધું મટીરિયલ આપે છે, તો એનો આગ્રહ કરી અને બધાએ તૈયારી કરવી અને એ પરીક્ષા ભરવી. તો એ ખાસ બધાએ આગ્રહ રાખવો. અમુક અમુક ભક્તો જે ભરતા હતા એણે આ વખતે કંઈક કામકાજમાં હશે અને ન ભરાણી હોય તો આવતી વખતે ખટકો રાખી અને ભરવાનો આગ્રહ રાખવો. અને જે ન જ ભરતા હોય એને પણ બહુ સરળ હોય છે, સ્ટોરી હોય છે અને ભગવાનના ભક્તોની સ્ટોરી 7-8 સ્ટોરી છે, એ 2 દિવસ થોડુંક વાંચન કરી લઈએ તો બધું યાદ રહી જાય એવી. તો એની પરીક્ષા ભરવી, તો એનો આગ્રહ રાખવો. આ એટલી સૂચનાઓ હતી. હવે અહીંયા ઠાકોરજીના થાળ થશે. બીજું કે આજે આ પૂનમ આવતીકાલે છે, પણ આપણે આજે જ આ દીપોત્સવ અહીંયા દીવડા બધા પ્રગટાવ્યા છે હરિભક્તોએ, તો દીપોત્સવ જેવું જ છે. તુલસી વિવાહનો દિવસ છે, તો આના દર્શન આપણને બધાને થઈ રહ્યા છે. તેના દર્શન બધા કરીએ. સહજાનંદ સ્વામી મહારાજની જય. હવે એમ છે, અમારે વિશાલભાઈ આમ તો 2 દિવસ પહેલાં અમારા સંતોને થાળ પણ હતા એકાદશીના પારણા, વચ્ચે વચ્ચે એની સેવાઓ આવતી જ હોય છે. નાની ઉંમર છે પણ મહારાજ સંસ્થા ગુરુ મહારાજમાં અતિશય નિષ્ઠા છે, ખપ ખપવાળા છે. આજના સત્સંગના સ્પોન્સર પણ વિશાલભાઈ છે આપણે, અને આ બધું ડેકોરેશન જ્યારે જ્યારે ઉત્સવ સમયે થતા હોય તે આખો પરિવાર, નાના મોટા અમારા દાદા આવે છે, રવજીદા, શું નામ આપણે, વેલજી દાદા, એ બધાએ મહેનત કરીને ઠાકોરજીને આગળ દીવડાઓ કરતા હોય કે ડેકોરેશન કરતા હોય, આ બધાએ આપણા પરિવારો, એક એક પરિવારો, સેવકો બધાએ ખૂબ ખપવાળા છે. એમાં વિશાલભાઈનો આજે ઠાકોરજીના થાળ એ બધું આજને સત્સંગ એના તરફથી છે. મહારાજને પ્રાર્થના કરીએ કે આ બધા કુટુંબને ખૂબ બળિયા કરે, અને છે પ્રસાદને એવું કાંઈ છે ને, કાંઈ વાંધો નહીં, બધા તાળીઓ વગાડીને રાજી કરો છે કે નહીં, પાછળ તૈયારીમાં હશે. સારું, સહજાનંદ સ્વામી મહારાજની જય. વારુ કરો ઘનશ્યામ રસિક પ્રિયા, વારુ કરો ઘનશ્યામ, વારુ કરો ઘનશ્યામ રસિક પ્રિયા, વારુ કરો ઘનશ્યામ. કમળ નયન નિજ જન મનરંજન, કમળ નયન નિજ જન મનરંજન, સંત જન સુખ ધામ રસિક પ્રિયા, વારુ કરો ઘનશ્યામ, વારુ કરો ઘનશ્યામ રસિક પ્રિયા, વારુ કરો ઘનશ્યામ. કનક ભુવન મધ્ય મણિમય મંડપ, પાજોટ દીધો ઢાળી, કંચન થાળ મહી ભોજન બહુવિધ, જમજો જન સુખ થારી રસિક પ્રિયા, વારુ કરો ઘનશ્યામ, વારુ કરો ઘનશ્યામ રસિક પ્રિયા, વારુ કરો ઘનશ્યામ. રોટલા પૂર્યા બાજરી જુવારના, માખણ પૂરી દઉં જાજુ, કઢિયલ દૂધના ભર્યા છે કટોરા, જમજો શાક છે સ્વાદુ રસિક પ્રિયા, વારુ કરો ઘનશ્યામ, વારુ કરો ઘનશ્યામ રસિક પ્રિયા, વારુ કરો ઘનશ્યામ. લાપસી ચૂરમું જોડીને પીરસું, દૂધ સાકર સુખ થારી, ખીચડી ધીરે તાપે ચડેલી, જમજો નિકુંજ વિહારી રસિક પ્રિયા, વારુ કરો ઘનશ્યામ, વારુ કરો ઘનશ્યામ રસિક પ્રિયા, વારુ કરો ઘનશ્યામ. તાજા દહીની કઢી બનાવી, ઘરે ઘીએ ચમકાવી, મેથી પલક તાંડ જાની ભાજી, જમજો તમ કાજે લાવી રસિક પ્રિયા, સહજાનંદ સ્વામી મહારાજની જય. હિતકારી હરી, हितकारी हरि आशित जन ना टाले वालो अंतर ना हरि आशित जन ना टाले वालो अंतर ना हरि दयानंद कै निर्भय थाओ दयानंद कै निर्भय थाओ के वालो वरि हितकारी हरि रे सखी हितकारी हरि हितकारी हरि रे सखी हितकारी हरि जय सद्गुरु।

वासुदेव हरे जय जय वासुदेव हरे वासुदेव हरे जय जय वासुदेव हरे जय जय वासुदेव हरे जय जय वासुदेव हरे वासुदेव गोविंद जय जय वासुदेव गोविंद वासुदेव गोविंद जय जय वासुदेव गोविंद जय जय वासुदेव गोविंद जय जय वासुदेव गोविंद राधे गोविंद जय राधे गोविंद राधे गोविंद जय राधे गोविंद वृंदावन चंद जय राधे गोविंद वृंदावन चंद जय राधे गोविंद माधव मुकुंद जय माधव मुकुंद माधव मुकुंद जय माधव मुकुंद आनंद कंद जय माधव मुकुंद आनंद कंद जय माधव मुकुंद स्वामी नारायण स्वामी नारायण स्वामी नारायण स्वामी नारायण स्वामी नारायण स्वामी नारायण स्वामी नारायण स्वामी नारायण नवीन जी मूत समान वर्ण रत्नोल सत्कुंडल शोभिकर्ण महाकिरीटाग्र मयूर पर्ण श्रीराधिका कृष्णमहं नमामि विधाय पाणी द्वितयेन वेणु निजादरे शेखर यातरेणु निनादयन्तं च गतौ करेणु श्रीराधिका कृष्णमहं नमामि विशुद्ध हेमोज्ज्वल पीतवस्त्रम् हतारियूथम् च विनापि शस्त्रम् व्यतीकृतानेकसुरद्विडस्त्रम् श्रीराधिका कृष्णमहं नमामि अधर्मतिशादित साधुपालो सधर्म वैरासुरसङ्गकालो पादिमालं व्रजराजबाल श्रीराधिका कृष्णमहं नमामि गोपी प्रियारं वितरासकेलं राजेश्वरी रञ्जनकृत्प्रहेलं सन्दोलसत्कुङ्कुमचिह्नचेलं श्रीराधिका कृष्णमहं नमामि वृन्दावने प्रीततया वसन्तम् निजाश्रितानापद उद्धरन्तम् गोपगोपीरभिनन्दयन्तम् श्रीराधिका कृष्णमहं नमामि विश्वद्विषन्मन्मथ दर्पहारम् संसारि जीवाश्रयणीयसारम् सदैव सत्पुरुष सौख्यकारम् श्रीराधिका कृष्णमहं नमामि आनन्दितात्मा व्रजवासितोकम् नन्दादिसन्दर्शित दिव्यलोकम् विनाशित स्वाश्रित जीवशोकम् श्रीराधिका कृष्णमहं नमामि निर्विकल्प उत्तम मति निश्चय तव घनश्याम महात्म ज्ञानयुत भक्ति तव एकांतिक सुखधाम मोही में तव भक्त पनो कामे कोई प्रकार दोष न रहे कोई जात को सुनियो धर्म कुमार तुमार तव हरि भक्त को द्रोह कबू नहीं हो एकांतिक तव दास को विजय समागम मो नाथ निरंतर दर्श तव तव दासन को दास एही मांग करि विनय हरि सदा राखिए पास हे कृपालु हे भक्त पते भक्त वत्सल सुन बात दया सिंधु स्तवन करि मांगो वस्तु साथ सहजानंद महाराज के सब सत्संगी सुजान का